શ્રીમદ દેવી ભાગવત સ્કંદ છઠ્ઠો અધ્યાય 8-9 દેવતાઓનો બૃહસ્પતિજી સાથે પરામર્શ. બૃહસ્પતિજીની સંમતિ પ્રમાણે કાર્ય સંપાદન. ઇન્દ્રાણી પર દેવીની કૃપા. નહુસનું મુનિઓની પાલખી પર બેસવું અને મુનિના શ્રાપથી નહુસનું પતન તથા તેને સર્પયોનિની પ્રાપ્તિ. વ્યાસજી કહે છે, ત્યાર પછી નહુસે જાણ્યું કે સચી બૃહસ્પતિજીની શરણમાં ગઈ છે ત્યારે તે બૃહસ્પતિ ઉપર ક્રોધાયમાન થયો. તેણે દેવતાઓને કહ્યું, હું બૃહસ્પતિનો વધ કરીશ એ નિશ્ચિત છે, કારણ કે મેં સાંભળ્યું છે કે તે મૂર્ખે તેના ઘરમાં સચીને સુરક્ષિત રહેવાની વ્યવસ્થા કરી છે. આમ કહેતા તે અત્યંત કોપાયમાન લાગતો હતો. ત્યારે દેવતાઓએ સામનીતિ પ્રમાણે નહુસને કહ્યું, રાજેન્દ્ર પ્રભો, તમે ક્રોધ છોડી દો, તમારી પાપ બુદ્ધિ છોડો. પર સ્ત્રી સાથેનો પ્રેમ નિંદનીય છે. સચી પરમ પતિવ્રતા છે, તેનું આચરણ બહુ જ પવિત્ર છે. રાજન, અત્યારે તમને ત્રિલોકનું રાજ્ય મળેલું છે. તમે ખૂબ ધાર્મિક રાજા છો. જો તમારા જેવો રાજા ધર્મથી ભ્રષ્ટ થઈ જશે તો પ્રજા પણ ભ્રષ્ટ નષ્ટ થઈ જશે, એ નક્કી છે. રાજાએ સારી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ. રાજેન્દ્ર, જ્યારે પતિ પત્ની બંનેમાં સમાન પ્રેમ હોય છે ત્યારે બંને સુખી થાય છે. તેથી હે દેવેન્દ્ર, તમારા મનમાં પરસ્ત્રીની જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેને છોડી દો અને શ્રેષ્ઠ આચરણનું પાલન કરો, કારણ કે અત્યારે તમે એક મહાન પદ પર બેઠેલા ત્રણેય લોકના સ્વામી અને ધર્મના શાસક છો. રાજન, પાપ કરવાથી સંપત્તિનો નાશ થાય છે અને પુણ્ય કરવાથી વધે છે. તેથી નિષિદ્ધ કર્મનો ત્યાગ કરીને તમારે સાત્વિક બુદ્ધિનો આશ્રય લેવો જોઈએ. નહુસે કહ્યું, દેવતાઓ, સચી મારી પાસે આવી જવી જોઈએ. આવું કરવાથી તમારું હિત થશે અને સચી પણ પરમ સુખને પ્રાપ્ત થશે. હું તમને સત્ય કહું છું કે સચી મારી પાસે નહીં આવે તો મારી અશાંતિ દૂર નહીં થાય. વિનય અથવા બળ ગમે તે ઉપાય કરીને વહેલી તકે સચી નહીં લાવવાનો પ્રયત્ન કરો. નહુસ કામાતુર થઈ ગયો હતો. તેની વાત સાંભળીને ભયભીત થયેલા દેવતાઓ અને મુનિઓએ કહ્યું, સારું, શાંતિપૂર્વક ઇન્દ્રાણીને અમે તમારી પાસે લઈ આવશું. આમ કહીને દેવતાઓ અને મુનિઓ બૃહસ્પતિના આશ્રમ પર ગયા અને નહુસની બધી વાત તેમને કહી. વ્યાસજી કહે છે, દેવતાઓની વાત સાંભળીને બૃહસ્પતિજી કહેવા લાગ્યા, પરમ સાધ્વી સચી મારે શરણે આવી છે, તેથી હું તેનો ત્યાગ નહીં કરું. એક ઉપાય છે, એકવાર સચી નહુસ પાસે જઈને કહે કે હું આપની સેવા અવશ્ય કરીશ, પરંતુ પહેલા હું એ જાણી લઉં કે મારા પતિ જીવતા છે કે નહીં. સંભવ છે મારા પતિ ઇન્દ્રદેવ જીવતા હોય તો હું બીજા પુરુષને પતિ કઈ રીતે બનાવી શકું. તેથી એક વખતે મારે તેમનો પત્તો મેળવવા માટે પાછા જવું જરૂરી છે. ઇન્દ્રાણી આ પ્રમાણે કહીને નહુસને છેતરવા જોઈએ અને પછી હું કહું તે પ્રમાણે તેણે પતિદેવને લાવવાનો ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે આપસમાં પરામર્શ કરીને જેટલા દેવતાઓ હતા તે બધા સચીને સાથે લઈને નહુસ પાસે ગયા. જ્યારે તે બનાવટી ઇન્દ્ર એટલે કે નહુસે જોયું કે દેવતાઓ સચીને લઈને આવ્યા છે ત્યારે તે અત્યંત ખુશ થયો. તે ખડખડાટ હસીને સચીને કહેવા લાગ્યો, પ્રિય સુંદર આંખો વાળી, અત્યારે હું ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત છું. દેવતાઓએ મને આ ગૌરવ બક્ષ્યું છે. અખિલ ભૂમંડળનું શાસન મારા હાથમાં છે, તેથી હવે તું મારી સેવામાં આવી જા. નહુસની વાત સાંભળીને ઇન્દ્રાણી ધ્રુજી ઉઠ્યા. તેમના હૃદયમાં આઘાત લાગ્યો. પછી સ્વસ્થ થઈને તેમણે નહુસને કહ્યું, દેવેશ્વરના પદ પર બેઠેલા નરેશ, આપની પાસે હું એક વરદાન માગવા ઈચ્છું છું. તમે મારી ત્યાં સુધી પ્રતીક્ષા કરો જ્યાં સુધી મને એવી ખાતરી ન થઈ જાય કે મારા પતિ ઇન્દ્ર જીવતા છે કે નહીં? મારા મનમાં એ બાબતનો સંદેહ છે. હું હજુ સુધી એ નથી જાણી શકી કે તેમનું મૃત્યુ થયું કે થયું છે કે તે ચાલ્યા ગયા છે. સચીએ નહુસને જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે નહુસના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. બહુ સરસ, આમ જ કરો. એમ કહીને નહુસે સચીદેવીને ત્યાંથી જવાની આજ્ઞા આપી દીધી. તેનાથી છૂટીને ઇન્દ્રાણી દેવતાઓ પાસે ગયા અને કહ્યું, તમે લોકો હવે ઇન્દ્રને લાવવાનો પ્રયત્ન કરો. સચીદેવીની આ પવિત્ર અને મીઠા શબ્દો સાંભળીને દેવી દેવતાઓ સાવધાનીપૂર્વક ઇન્દ્રને પાછા લાવવાનો વિચાર કરવા લાગ્યા. રાજેન્દ્ર દેવતાઓએ આ કાર્યને પોતાનું કર્તવ્ય સમજીને તેઓ જગતના સ્વામી એવા પરમ પ્રભુ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. બોલવામાં કુશળ એવા દેવતાઓએ ખૂબ નમ્રતાથી ભગવાનને કહ્યું, ભગવાન, દેવરાજ ઇન્દ્ર બ્રહ્મ હત્યાના દુઃખથી વ્યાકુળ થઈને ક્યાંક ચાલ્યા ગયા છે અને તેના કારણે અમારી માથે મોટું સંકટ આવી પડ્યું છે. તેમાંથી આપ અમારી રક્ષા કરો અને સાથે સાથે ઇન્દ્ર બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થઈ જાય તેવો ઉપાય બતાવવાની કૃપા કરો. દેવતાઓની આવી કરુણ પ્રાર્થના સાંભળીને વિષ્ણુ ભગવાને તેમને કહ્યું, દેવતાઓ, અત્યારે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ઇન્દ્રે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ. આ પરમ પવિત્ર યજ્ઞના પ્રભાવથી બધા પાપોનો નાશ થઈ જશે અને તેમને ફરીથી દેવોનું ઇન્દ્ર પદ પ્રાપ્ત થશે. પછી કોઈ વાતનો ભય રહેશે નહીં. આ અશ્વમેઘ યજ્ઞ ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટેનું એક અચૂક સાધન છે. યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવી ભગવતી બ્રહ્મહત્યાના પાપોને નષ્ટ કરી દેશે. આ કાર્યમાં ઇન્દ્રાણી પણ જોડાય એ જરૂરી છે. ભગવતી જગદંબા કલ્યાણમય છે, તેમની આરાધના કરવાથી સુખની પ્રાપ્તિ અવશ્ય થશે. દેવતાઓ નહુસનો તેના પોતાના પાપથી વહેલી તકે નાશ થશે. ઇન્દ્ર પણ અશ્વમેઘ યજ્ઞના પ્રભાવથી પુણ્યાત્મા થઈને પોતાની સંપત્તિ પાછી મેળવી શકશે. તેને પોતાનું સર્વોત્તમ સ્વર્ગનું રાજ્ય પાછું મળશે. ભગવાન વિષ્ણુના દિવ્ય વચનામૃત સાંભળીને દેવતાઓ બૃહસ્પતિજીની આગેવાનીમાં ઇન્દ્ર જ્યાં સમય વ્યતીત કરી રહ્યા હતા તે અજાણ્યા સ્થળ પર ગયા. તેમણે ત્યાં જઈને ઇન્દ્રને આશ્વાસન આપ્યું અને સર્વોત્તમ અશ્વમેઘ યજ્ઞ કરવાની તૈયારી કરી. તે યજ્ઞ સંપન્ન થઈ જવાથી ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા અને તેમણે બ્રહ્મહત્યાના ચાર ભાગ કરીને વૃક્ષો, નદીઓ, પર્વતો અને સ્ત્રીઓમાં વહેંચી દીધા. ઇન્દ્ર આ રીતે બ્રહ્મહત્યાથી મુક્ત થઈને પવિત્ર બની ગયા. જો કે બ્રહ્મહત્યારૂપી તેમની ચિંતા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં અનુકૂળ સમયની પ્રતીક્ષામાં ગુપ્ત સ્થાને પૂર્વવત જળની અંદર કમળની નાળમાં તેઓ નિવાસ કરવા લાગી. આમ થવાથી ઇન્દ્રાણીનું સંકટ ટળ્યું નહીં. ઇન્દ્રના વિરહમાં વ્યાકુળ થઈને તેમણે બૃહસ્પતિજીને કહ્યું, મહારાજ, અશ્વમેઘ યજ્ઞ કરવા છતાં પણ મારા પતિ પાછા કેમ નથી આવતા? મને મારા પ્રાણનાથ પતિના દર્શન થાય તેવો ઉપાય સૂચવવાની કૃપા કરો. બૃહસ્પતિજીએ કહ્યું, દેવી, હવે તમે કલ્યાણ સ્વરૂપા ભગવતી જગદંબાની આરાધના કરો. તેમની કૃપાથી તમારા પતિ પાછા ઘેર આવી જશે. તમારી આરાધનાથી પ્રસન્ન થયેલા દેવી નહુસની શક્તિ ક્ષીણ કરી નાખશે. ભગવતીના પ્રયાસથી મોહિત થઈને તે રાજા ઇન્દ્રપદથી ભ્રષ્ટ થઈ જશે. રાજન, આ પ્રમાણે બૃહસ્પતિજીના કહેવાથી ઇન્દ્રાણીએ તેમની પાસે ભગવતીની આરાધના કરવા માટે મંત્ર દીક્ષા લીધી અને પૂજનનો વિધિ જાણી લીધો. ગુરુ કૃપાથી મંત્ર જ્ઞાન થઈ જવાથી સચીએ ભગવતી જગદંબાની વિધિપૂર્વક આરાધના શરૂ કરી. ઇન્દ્રાણી તમામ ભોગોનો ત્યાગ કરી પૂર્ણ તપસ્વી બનીને આરાધના કરતા હતા. પોતાના પતિના દર્શનની અપેક્ષાએ તેઓ પૂરો સમય તપ આરાધના કરવા લાગ્યા. થોડા દિવસ પછી ભગવતી જગદંબા પ્રસન્ન થયા અને ઇન્દ્રાણીએ દર્શન આપ્યા. વરદાન આપવા માટે હંસ પર બેસીને પધારેલા દેવીનું રૂપ અતિશય સુંદર હતું. તેમના શ્રી વિગ્રહમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તેમનામાં કરોડો ચંદ્રમા જેવી શીતળતા હતી, કરોડો વીજળીઓ જેવી કાંતિ હતી. તેઓ ચારે વેદોના પારંગત હતા. તેમની ભુજાઓ પાસ, અંકુશ અને અભય મુદ્રાથી શોભતી હતી. તેમણે પગ સુધી લટકતો સુંદર મોતીનો હાર પહેર્યો હતો. શ્રી મુખ પર પ્રસન્નતા હતી. ત્રણ નેત્રો તેમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા. બ્રહ્માથી માંડીને જંતુ સુધીના પ્રાણીઓની માતા, દયારૂપી અમૃતના અગાધ સાગર, અનંત કોટી બ્રહ્માંડોના સ્વામીની સર્વજ્ઞ કુટસ્થ અને અક્ષરમયી દેવી ભગવતી જગદંબા પ્રગટ થઈને મેઘ જેવી ગંભીર વાણીમાં ઇન્દ્રાણીને કહેવા લાગ્યા. દેવીએ કહ્યું, ઇન્દ્રપ્રિયા, તમારી ઈચ્છા હોય તે વરદાન માગો. તમારા તપથી હું અત્યંત પ્રસન્ન થઈને વરદાન આપવા તૈયાર છું. હું સામાન્ય રીતે કોઈની સામે પ્રગટ થતી નથી. અનંત કોટી જન્મોના પુણ્ય ભેગા થાય ત્યારે પ્રાણી મારા દર્શનનો અધિકારી બને છે. ઇન્દ્રાણી ભગવતી જગદંબા સામે હાથ જોડીને ઉભા હતા. દેવીની આજ્ઞા મળતા તેમણે કહ્યું, માં, મારા પતિદેવનું દર્શન મારા માટે દુર્લભ છે. મારે તેમના દર્શન કરવાની ઈચ્છા છે. સાથે સાથે મને આ પાપી નહુસથી ભયમુક્ત કરીને અમારું ઇન્દ્રાસન પાછું મળે તેવી કૃપા કરો. દેવીએ કહ્યું, તમે મારી સેવિકા સાથે માન સરોવર જાઓ. તે મારી એક અચળ મૂર્તિ પ્રતિષ્ઠિત છે. મારી તે પ્રતિમાને લોકો વિશ્વકામા કહે છે. ત્યાં ઇન્દ્ર સાથે તમારી મુલાકાત થશે. અત્યારે તેઓ ભયથી વ્યાકુળ છે. મોટા નેત્રોવાળી, થોડા સમય પછી હું રાજા નહુસને મોહિત કરીશ. તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમારા મનોરથ પૂર્ણ કરવા પ્રયત્નશીલ છું. મારા પ્રયાસથી મોહિત થઈને નહુસ તરત ઇન્દ્રાસનથી ભ્રષ્ટ થઈ જશે. વ્યાસજી કહે છે, રાજન, ભગવતી જગદંબાની એક સેવિકા ઇન્દ્રાણીને સાથે લઈ તુરંત ઇન્દ્ર પાસે પહોંચી ગઈ. સચીએ પતિના દર્શન કર્યા. ભગવતી પરમેશ્વરીની વિશ્વકામા મૂર્તિના પણ તેમણે દર્શન કર્યા. ઇન્દ્ર ત્યાં જ છુપાઈને સમય વ્યતીત કરી રહ્યા હતા. ઇન્દ્રાણી ઘણા સમયથી પતિદેવના દર્શન કરવા તડપતા હતા. તે તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ તેથી તેઓ પ્રસન્નતાથી ગદગદ થઈ ગયા. વ્યાસજી કહે છે, રાજન, ચિંતાથી ઘેરાયેલી વિશાળ નેત્રવાળી પોતાની પ્રાણ પ્રિય ઇન્દ્રાણીને જોઈને ઇન્દ્ર આશ્ચર્ય વ્યક્ત કરતા કહેવા લાગ્યા, પ્રિય, તું અહીં કઈ રીતે આવી ગઈ? હું અહીં છું. આ રહસ્ય તે કઈ રીતે જાણ્યું? સુંદર મુખવાળી, હું અહીં રહેતો હતો તે જાણવા કોઈ સમર્થ નથી. સચીએ કહ્યું, પ્રભો, ભગવતી જગદંબાની કૃપાથી મને આપના સ્થળની ખબર મળી. દેવેશ્વર, તેમની કૃપાથી જ હું આપને મેળવી શકું છું. આપની કૃપા તેમની કૃપાથી જ હું આપને મેળવી શકી છું. દેવતાઓ અને મુનિઓએ એક નહુસ નામના રાજર્ષિને આપના સ્થાને નિયુક્ત કર્યા છે. તેના દ્વારા હું અત્યંત કષ્ટ ભોગવી રહી હતી. તે નીચ મને કહે છે, સુંદરી, તું મને પતિ રૂપે સ્વીકારી લે. હું જ દેવતાઓનો સ્વામી ઇન્દ્ર છું. પતિદેવ, હવે હું શું કરું? ઇન્દ્રે કહ્યું, પ્રિય, જે રીતે અનુકૂળ સમયની પ્રતીક્ષા કરીને હું અહીં રોકાયો છું, તે જ પ્રમાણે તું પણ ધીરજ રાખીને સમયની પ્રતીક્ષા કર. વ્યાસજી કહે છે, રાજન, પતિદેવના આ પ્રમાણે કહેવાથી પણ ઇન્દ્રાણીના મનનો સંતાપ દૂર ન થયો. નિશાસો નાખતા અને ધ્રુજતા તે ઇન્દ્રને કહેવા લાગ્યા, મહાભાગ, હું કઈ રીતે રહું? નહુસ અત્યંત દુરાચારી છે. વરદાનના બળથી તે અભિમાનના મદમાં છકી ગયો છે. આવા સંકટમાં હું પતિ વિના એકલી કઈ રીતે રહી શકું? ઇન્દ્ર બોલ્યા, દેવી, હું તને ઉપાય બતાવું છું, તેમ કરવાથી આ દુઃખદ સમયમાં તારા શીલની રક્ષા થઈ શકશે. રાજા નહુસ અત્યંત પાપી છે. બળપૂર્વક જ્યારે તે તને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રતિજ્ઞા કરીને તેને તું છેતરજે. પ્રિય, તું એકાંતમાં નહુસ પાસે જઈને કહેજે કે જગત પ્રભુ, આપ એવા દિવ્ય વાહન પર સવાર થઈને મને પ્રાપ્ત કરવા આવો જેને ઋષિઓએ ઉપાડ્યું હોય. આ રીતે તમે મારી પાસે આવશો તો હું ખુશીથી આપના વશમાં થઈ જઈશ, કારણ કે મેં મારા મનમાં આ રીતનો સંકલ્પ કર્યો છે. ઇન્દ્ર કહે છે, દેવી, પછી તે કામાદ નરેશ પાલખી ઉપાડવા માટે ઋષિઓને તેમાં જોતરશે. આમ કરવાથી એ નક્કી છે કે નહુસ ઋષિઓના શ્રાપથી બળીને ભસ્મ થઈ જશે. આ કાર્યમાં ભગવતી જગદંબા તારી મદદ કરશે. ભગવતી જગદંબાના ઉપાસક પર ક્યારેય સંકટ આવતું નથી. જો ક્યારેક દુઃખદ પ્રસંગ આવી પડે તો પણ તેમાં આપણું હિત છુપાયેલું હશે, એવી શ્રદ્ધા રાખવી જોઈએ. તેથી હે દેવી, તું હવે મણિદ્વીપ પર બિરાજતા ભગવતી ભુવનેશ્વરીની આરાધના શરૂ કરી દે. મને બૃહસ્પતિજીએ કહ્યું છે તે રીતે તેમનું પૂજન કર્યા કર. વ્યાસજી કહે છે, રાજન, ઇન્દ્રના પ્રમાણે કહેવાથી સચી નહુસ પાસે ગયા અને ઇન્દ્રની શિખામણ પ્રમાણે નહુસને કહ્યું, હે ઇન્દ્રના વેશમાં બિરાજતા રાજન, આપની કૃપાથી મારા બધા કાર્ય સિદ્ધ થઈ ગયા છે. પરંતુ હે દેવ, આપની શક્તિ અપાર છે. મારા મનની હજી એક અભિલાષા બાકી છે, તે પૂરી કરી દો, પછી હું તમારા આધીન રહીશ. નહુસે કહ્યું, ચંદ્રમુખી, તારી કઈ અભિલાષા બાકી છે તે જણાવો. તારો મનોરથ પૂરો કરવા હું તૈયાર છું, માત્ર તું જણાવી દે, પછી ગમે તેવી દુર્લભ વસ્તુ હશે તો પણ હું તે સુલભ કરી દઈશ. સચીએ કહ્યું, રાજેન્દ્ર, હું કઈ રીતે કહું, કારણ કે હજી મને આપનામાં પૂરો વિશ્વાસ થતો નથી. તમે પહેલા મારી અભિલાષા પૂરી કરવાનું વચન આપો, પછી હું તે કહીશ. જો તમે મારી ઈચ્છા પૂરી કરી દેશો તો હું આજીવન તમારી દાસી બની જઈશ. નહુસ બોલ્યો, સુંદરી, હું તારા વચનનું અવશ્ય પાલન કરીશ, તેમાં શંકા નથી. જો હું તારી વાત ન સ્વીકારું તો યજ્ઞ અને દાનનું મારું તમામ પુણ્ય નષ્ટ થઈ જાય. સચીએ કહ્યું, હાથી, ઘોડા અને રથ ઇન્દ્રની સવારીમાં કામ આવે છે. વિષ્ણુનું ગરુડ, યમરાજનો પાડો, શંકરનો પોઠિયો અને બ્રહ્માજીનું વાહન હંસ છે. કાર્તિકેય મોર પર અને ગણપતિ ઉંદર પર બેસીને ફરે છે. દેવાધીશ, મારી ઈચ્છા છે કે તમારું વાહન બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને શુર, અસુરો વગેરે કરતા પણ અલભ્ય અને વિલક્ષણ હોવું જોઈએ. મહારાજ, મારી ઈચ્છા છે કે પોતાની તપસ્યામાં અચળ રહેવા વાળા મોટા મોટા ઋષિઓ તમારી પાલખી ઉઠાવે. રાજન, આ બધા મુનિઓને તમારી પાલખીમાં જોતરી દેવા, બસ આ એક જ મારો મનોરથ છે. કારણ કે હે નરેન્દ્ર, મારા માનવા પ્રમાણે તમારું પ્રભુત્વ દેવતાઓથી વિશેષ છે. આમ કરવાથી તમારું તેજ નિખરી ઉઠશે. વ્યાસજી કહે છે, સચીની ઉપયુક્ત વાત સાંભળીને અત્યંત મૂર્ખ નહુસ હસી પડ્યો, કારણ કે મહામાયાએ તેની બુદ્ધિ હરી લીધી હતી. તેણે તુરંત ઇન્દ્રાણીની પ્રશંસા કરતા કહ્યું, નહુસે કહ્યું, સુંદરી, તે ખૂબ સરસ વાત કરી, મને પણ આવી જ સવારી પસંદ છે. હું અક્ષરંશ તારી વાતનું પાલન કરીશ, જેનામાં ઓછું પરાક્રમ હોય તે ભલે ને ઋષિઓને સવારી ખેંચવામાં ન જોતરે, પરંતુ હું એવો સામાન્ય નથી. તેથી પવિત્ર બુદ્ધિવાળી આવી સવારી પર બેસીને તારી પાસે આવીશ. મારામાં તપસ્યાનું અપાર બળ છે. હું ત્રિલોકમાં બધાથી વધારે સામર્થ્ય ધરાવું છું. મારા આ કૃત્યની જાણકારી થતા દેવતાઓ અને મુનિઓ મારી પ્રશંસા કરશે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે વાતચીત કરીને અત્યંત સંતુષ્ટ થયેલા નહુસે સચીને પોતાના સ્થાને જવાની આજ્ઞા આપી. નહુસ કામાદ બની ગયો હતો. તેણે બધા મુનિઓને બોલાવીને પોતાની વાત કહી. નહુસે કહ્યું, બ્રહ્મા, હવે હું ઇન્દ્ર કહેવડાવવા માટે ભાગ્યશાળી છું. મારી પાસે તમામ શક્તિઓ છે. અત્યારે તમે પ્રસન્નતાપૂર્વક મારા કાર્ય માટે તૈયાર થઈ જાઓ, ઇન્દ્રની ગાદી મને મળી ગઈ છે, પરંતુ હજી ઇન્દ્રાણી મારી પાસે આવી શક્યા નથી. મેં ઇન્દ્રાણીને મારી પાસે બોલાવી ત્યારે તેણે મને કહ્યું, દેવેન્દ્ર મુનિઓ જે પાલખીને ઉંચકે તે પાલખી પર ચડીને આપ મને પ્રાપ્ત કરવા પધારો. આદરણીય મુનિઓ, મારું આ કાર્ય અત્યંત મુશ્કેલ છે, પરંતુ તમે અતિ દયાળુ છો, આપ આ પ્રમાણે કરો. કારણ કે સચીમાં આસક્ત મારું મન હંમેશા વ્યાકુળ રહે છે, અત્યારે તમે જ મારો પરમ આશ્રય છો, તેથી આ મુશ્કેલ કાર્યને સંપન્ન કરવા કૃપા કરો. રાજન, આ શ્રેષ્ઠ ઋષિઓમાં અગસ્ત્યજી મુખ્ય હતા. તે કૃપાળુ સ્વભાવના હોવાથી અથવા આ ઘટનાની પાછળ જે ભાવિ નિર્માણ થયેલું હતું તેને વશ નહુસની આ વિચિત્ર વાતને તેમણે સ્વીકારી લીધી. જ્યારે આ તત્વજ્ઞાની મુનિઓએ સચીમાં આસક્ત થયેલા નહુસની વાત સ્વીકારી ત્યારે નહુસના આનંદનો પાર ન રહ્યો. તે તુરંત પાલખીમાં ચડી ગયો અને મહાતપસ્વી મુનિઓને ઉપાડવા નિયુક્ત કરીને સર્પ સર્પ અર્થાત ચાલો ચાલો આમ બોલવા લાગ્યો. તે સમયે કામને આવેશથી તેની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ હતી. તે મૂર્ખાએ લોપામુદ્રાના પતિ અને સમુદ્રને પી જનારા અગસ્ત્યજીના માથા ઉપર પોતાના પગથી ઠોકર મારી અને ત્યાર પછી તેમની પીઠમાં ચાબુક ફટકાર્યો. ઇન્દ્રાણીના ચિંતનમાં મશગુલ બનેલા નહુસના મુખેથી સર્પ સર્પ અથવા ચાલો ચાલો શબ્દ નીકળતા હતા. ત્યારે અગસ્ત્યજીએ ક્રોધાયમાન થઈને નહુસને શ્રાપ આપ્યો, અરે નીચ, તું જંગલમાં ભયંકર આકૃતિવાળો મહાન સાપ બની જા. સર્પ યોનિમાં હજારો વર્ષ સુધી તારે અનેક દુઃખો ભોગવવા પડશે. તું શક્તિ સંપન્ન થઈ ત્યાં ભમતો હોય ત્યારે યુધિષ્ઠિર નામના એક પુણ્યાત્મા પુરુષ પ્રગટ થશે. તેમના મુખેથી પ્રશ્નોના ઉત્તર સાંભળ્યા પછી તારી સર્પ યોનિમાંથી મુક્તિ થશે. વ્યાસજી કહે છે, આ પ્રમાણે મુનિવર અગસ્ત્યજીના શ્રાપથી રાજર્ષિ નહુસે તેમની સ્તુતિ કરી. પછી તુરંત તે સર્પ બની ગયો. ત્યારે સ્વર્ગમાંથી તેનું પતન થયું. ત્યાર પછી બૃહસ્પતિજી તુરંત માન સરોવર ગયા અને ઇન્દ્રને આ બધા સમાચાર કહ્યા. નહુસ સ્વર્ગમાંથી નીચે પડ્યો વગેરે વાતો સાંભળીને દેવરાજને અતિ હર્ષ થયો. રાજન, નહુસ પૃથ્વી લોક પર ગયો તે જાણીને દેવતાઓ પણ માન સરોવર પર ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્રને આશ્વાસન આપીને સન્માન સાથે સ્વર્ગમાં લઈ આવ્યા. પછી દેવતાઓ અને મુનિઓએ તેમનો મંગળ અભિષેક કર્યો અને ઇન્દ્ર સચી સાથે પૂર્વવત સ્વર્ગના અધિપતિ બની બિરાજવા લાગ્યા. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે ઇન્દ્રને અત્યંત ભયંકર કષ્ટ સહવા પડ્યા. ભગવતી જગદંબાના કૃપા પ્રસાદથી ઇન્દ્ર ફરીથી પોતાના સ્થાન પર પ્રતિષ્ઠિત થયા. રાજન, વૃતાસુરના વધના સંબંધમાં આ બધી કથાઓ મેં તમને કહી દીધી. તમે જે વિષયમાં પ્રશ્ન કર્યો છે તે કથા અત્યંત વિલક્ષણ છે. જે મનુષ્ય જેવું કર્મ કરે છે તેની સામે તેવા જ ફળ આવે છે. કારણ કે પોતાના કરેલા શુભ અથવા શુભ કર્મનું ફળ ભોગવવું પ્રાણીઓ માટે અનિવાર્ય છે, તેને કોઈ ટાળી શકતું નથી. અધ્યાય 8-9 સમાપ્ત. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બોલો શ્રી અંબે માત કી જય.